سوره زلزال سوره نمبر 99. بسم الله الرحمن الرحيم. اذا زلزلت الارض زلزالها. جارے زمین نے خوب جی طاقت تھی بل پوروک ہلاوامાં આવશે. واخرجت الارض اثقالها. અને જમીન પોતાના બોજા કાઢી નાખશે, પોતાનો ભાર કાઢી નાખશે. وقال الانسان ما لها. ને માણસ કહેવા લાગશે કે તેને શું થઈ ગયું છે. يومئذ تحدث اخبارها. તે દિવસે જમીન પોતાની હકીકત કહી દેશે. بأن ربك أوحى لها. કારણ કે તારા પાલનહારે તેને હુકમ કર્યો હશે. يومئذ يصدر الناس أشتاتا ليروا أعمالهم. તે દિવસે લોકો જુદી જુદી હાલતમાં કબરોમાંથી નીકળશે, કે જેથી તેમની કરણીના લેખ, તેમનું આમાલ નામું તેમને દેખાડવામાં આવે. પછી જે શખ્સે જરા જેટલી પણ નેકી કરી હશે, એક નાનું એવું પણ સારું કામ કર્યું હશે, તેને તે જોઈ લેશે, યાની કે પોતાની નજરે તે જોઈ લેશે. ومن يعمل مثقال ذرة شرا يره. તેમજ જેણે જરા જેટલી પણ બદી કરી હશે તેને પણ તે જોઈ લેશે.